સભા કરું તો તારે પ્રશ્ન પ્રશ્ન પૂછી લાવી પૂછો ને, પરમાણુ નો પ્રશ્ન પૂછો ને. કાગળ લખવાનું કહે છે ને, શુદ્ધ ક્રિયા કરવામાં આવે તો જોડે શુદ્ધ ક્રિયા ના હોય કમ્પ્લેટ શુદ્ધ ભાવ રહી શકે ને. એટલે આપડા લોકો આ ક્રિયાઓ છે ને એ હેતુ માટે. એટલે એ વખતે જોયેલું કે આ ક્રિયા થાય છે, એ તો તમે ઘરથી બેસી ગઈ કે વ્યવસ્થિત શું કે છે કે એના એ જે પગે લાગે તે જ બરોબર છે, પૂછતા નથી તે જ બરોબર છે. વ્યવહારમાં આપણે કાલે વાત કરી ને, ન્યાય નથી, આ જ ન્યાય છે, આ જ ન્યાય છે. શું લખે સાથે એવું લખે છે એમનો રોબ દેખાડે છે કે અમારે 400 વર્ષ ધરસ ધરાવી છે. એ ભગવાન શું કેવા માંગે છે, 400 વોલ્ટ છે, ડેન્જર છે એમ સમજો. એટલે પૂછે છે કે આ ચરણ વિધિ જે કરવાની છે, ચરણ વિધિ કરવાની એ સાયન્ટિફિક છે, એ સાયન્ટિફિક છે એમ એ જે આપણે કહેવામાં આવે છે એ વસ્તુ મને ગળે ઉતરતી નથી. સાયન્ટિફિક એટલે ગોળી જેમને ઓગાળે છે, બીજી કોઈ દવા એવી નથી કે ઈગોઇઝમ ને ઓગાળી શકે. આ ઈગોઇઝમ ઓગાળવાનું સોલ્વન્ટ છે. તો હવે કઈ થોડું સમજાય ના છે, એ સમજાય છે, એવો વિચાર મને મેં કર્યો નથી, એવો વિચાર મેં કર્યો નથી. આ કેવી રીતે બનતું હશે એવો? એટલે આ લોક કે છે ચા બનાવી તો આપડે કહે કે લો આ દૂધ ચા બનાવો, તરીકે ના હજુ તો ફાણ ને ચા ને બધું વેચે ને, એ જ વેચતા તમે છે નહીં બનાવી. તમે બનાવનાર હોય કોઈ વસ્તુ માગો, એકાદ વસ્તુ બનાવો ને, પછી બધી વસ્તુઓ માગો તો બધી વસ્તુઓ પોતે જ ચા બની જાય. ચા ખોંડ ને દૂધ ભેગું ના ઘર ચા થઈ જાય ને. ઓટોમેટિક યંત્ર ચલાવનારે પાછો કોક જોઈએ ને. ગમે તે બધું ઓટોમેટિક, એક બાજુ ગરમ થતું હોય, એક બાજુ ઓટોમેટિક ચા પડતી હોય, પદ્ધત સર કારણ કે આ તો એ કે છે કે હું બનાવનાર છું, એ ખોટું છે. એવા સ્ત્રી પુરુષ ના બોડી કોઈ બનાવનાર છે? તસ્વીર બની ગયા છે. બંને નામ જ ચાર કોઠા નો જ માલ છે, પણ વધતો ઓછો પ્રમાણ નો કયો? ત્યાં સ્ત્રીઓ માં લોભ અને કપટ બે વધારે હોય, અને પુરુષોમાં માન અને ક્રોધ બે વધારે હોય. કપટ ઓછું ના ઓછું એ તો ઓળખે જ ને, કરતી હોય તો. એટલે આ કપટ અને લોભ જાય તો ફરી બીજા વધારે પુરુષ થાય. મને નથી ખબર, આપે પૂછ્યું ને મને કપટ ઓછું છે કે વધારે છે કે મને નથી ખબર. કપટ છે ખરું, કપટ કરવાનો મારો ઇન્ટેન્શન હોતો નથી, પણ થાય છે ખરું, થાય છે ખરું. હવે કપટ વાળો કપટ ને ઓળખી શકે નહી, એટલે એજ્યુકેટ કરે છે. જેના કપટ નામનો ગુણ જ નથી તે આ જાણી શકે કે આ કપટ કર્યું. એ આત્મા આત્માનું કામ કર્યા કરે છે, એ આત્મા જાણી જાય છે કે આ કપટ કર્યું. કપટ આત્મા નો ગુણ નથી. એટલે કપટ તારે કરવું ના હોતા થઈ જાય, ચિંતા ના હોતા થઈ જાય ને બધાને. એવું એમ એમ કઈ સ્ત્રીઓ થઈ જાય ઘણા વધતું વધવું હોય, અને પુરુષો એના ક્રોધ માન બધા. પુરુષો માં કપટ હોય પણ થોડું, તમારા ક્રોધ માન હોય પણ થોડા થોડા, એનો માલ વધારે. છોકરી મને કે મારામાં તો એટલું બધું કપટ છે કે બીજા કોક ના ભાગ્ય હોય શકે એવું કે. દિલ ખુલી જાય પછી બોલે, મારી પાસે બધી બોલે. હા, દિલ ખુલી જાય પછી આય બોલશે. કોઈ વખત જ્ઞાન આપેલું છે ને એ બધા બોલે. દાદા ને કહીએ એટલે આપડા પોતાની જાતને કહ્યા બરોબર, કારણ કે બીજા કોઈ જાણવા નથી, જાણે તો આપઘાત કરે. પેલું શું કહ્યું? આપડે જાત્રા માં ગયા હતા ને, જાત્રા મોટી જાત્રા માં બધા લખીને કેટલું, બધા પોતાનું જેટલું હતું એટલું બધું લખીને આપી દીધું. અત્યારે લોકો એટલું બધું લખીને આપે છે, સ્ત્રીઓ પોતાનું એટલી બધી જાત દેખાડે છે કે બહુ આટલી જાત પોતાની સ્ત્રી પોતાનું ઘડું કરે. ઓપન જ્ઞાની પુરુષો જાવી જ કહેવાય, એટલે ભગવાન ને ક્ષેત્ર એવી સ્ત્રી. પણ આ બધું ખુલ્લું કરે મહેતા સાહેબ ની છોકરી બાજુ રહેશે ને રોજે, કે મારા માં તો એટલું બધું કપટ છે દાદા, એટલું બધું કપટ છે. કોઈ કપટ ને જાણકારી તું કોણ? આટલું એટલું બધું છે એવું જાણે છીએ? જાણનાર કોણ? સારો ટાઈમ અહીં હારો જાય છે કે નકામો જાય છે? એમને બધી થઈ જશે અને દૂરધાણી થઈ જશે. એના કરતા હું પ્રગટ કરું, પ્રગટ હજુ તો કઈ કેટલી છોકરીઓ પ્રગટ શક્તિ કરી અને છોકરાઓને તૈયાર છે, જરૂર છે એની. અને હિન્દુસ્તાન ના બાળકો આપડે આર્ય પ્રજા કહેવાય. શું કહેવાય? આર્ય પ્રજા. આર્ય પ્રજા અનારી હોય. હા, અનારી ના હોય. અનારી તો અનાર્ય ને કે છે. કોને? અનાર્ય ને કે. અનાર્ય પણ ને અનાર્ય ને અનારી ના કહેવાય. અનાર્ય અનાર્ય પણ આખું ખલાસ થઈ જાય છે. અનારી થાય બાર જઈને પૈસા કમાતા તે સારા કે વાતો સારી. આવી વાતો ગમે છે એને. એમ કે પૈસા કમા એ તો જાય છે ફેક્ટરી માં તો જાય છે કમાવા જાય છે. ફેક્ટરી માં જાય છે ને. ફેક્ટરી અટેન્ડ કરે છે. એમની ફેક્ટરી અટેન્ડ કરે છે. પગારે હારા મળતા છે ને. 3000 ની એટલું વર્ક. હવે અંદર થી લાગે કે આ વ્યાજબી છે તો શું કરીએ? એને અંદર થી લાગે. અંદર થી લાગે એ વ્યાજબી તો વાજબી કરી. આ દાદા પાસે આવ્યા અને લાગ્યું કે આ વ્યાજબી છે એટલે આવવા માંડ્યા. કેટલો ડિફરન્સ છોકરામાં છોકરીમાં? એક રૂપિયા ભાગ નો ડિફરન્સ નહીં. બંને માં કોઈ ડિફરન્સ નથી. એમને તો બધું સરખું છે ને. જો બધી વાત જવા દો. એટલે એને ભાવે છે કે આ બધું પપ્પા ની આ તો બધું પ્રકૃતિ છે. એમની પ્રકૃતિ હોય એની પ્રકૃતિ મારી પ્રકૃતિ એવી હોય. થઈ ગયો વખત થઈ ગયો. આ તો એક પાછળ ભરી ભર્યું. એક પાછળ ના મળે તો શું થાય? મેળ પડે પડે ને ના પડે તો શું કરીએ? લાખી જઈને કે મરા માર કરાય. પોલીસ વાળા આવે ઉઠતા પોલીસ વાળા પહે જાય. એ ક્યાં કરતા? અમારી વેજીટેબલ ફૂલ લે છે ને બધું. આળસ નું કરો એટલે ભગ્યા જુદા કરતા જુદી જાત થાય ને. પેલા ત્યાં મહેસાણા માં તો બે ભાગ નો ધોંગધરા વાપરેલો છે. બે ભાગ નો અને આપડે તો બધું આરસ નું કરે. બધાને ભાવ બહુ છે. બધાને ભાવ બહુ છે. આપડે ભાવ જોઈએ કે આ દેસ આવું થાવ એટલે મેં થઈ જાય. બધું ભાવ નું ફળ છે. આપણા ભાવ માં પ્રયત્ન જોઈએ અને દેવો ના ભાવ માં સંકલ્પ જોઈએ. ખાલી આટલો લાંબો પડો આ એરિયા, એમાં આવડો બગીચો, આવડો બંગલો, આટલું ડ્રોઈંગ કયું ત્યાં થતું ગયું થતું જાય. સંકલ્પ કરવાથી અમે આપણે મહેનત કરવી પડે. થોડી તે બહુ પુણ્યશાળી તો થોડીક જ મહેનત હોય. ઠીક છે. અને બહુ પુણ્ય ના હોય તો આખો દાડો મહેનત કરે તોય કશું મળે નહીં. એટલે પુણ્ય પર આધાર છે. દાદા આપણી જે સિમંદર સ્વામી ની જે મૂર્તિ થાય ને, જે સિમંદર સ્વામી ની જે મૂર્તિ હોય ને આપણી, એનો ચહેરો જે હોય ને, ચહેરો એટલી જ ઊંચી થવાની. હા, 12 ફૂટ ને 1 ઇંચ, 12 ફૂટ ને 1 ઇંચ. મૂર્તિ ને માટે પથ્થરો જ 50 ટન જોઈએ, 50 ટન નો પથ્થરો જોઈએ. કારણ પછી ઘડી ઘડી હકડી ગઈ નાખે, પણ આમ તો પોળો જોઈએ 13 ફૂટ ઊંચો, નીચે 10 ફૂટ 9 ફૂટ. આમ આમ પલાડી પલાડી પલાડી 9 ને 9 હોય તો 10. અને આમ આમ અહીંથી તો આમ હજી છે ને, એ 4 ફૂટ છે, 5 ફૂટ એ છે. અને પછી એ પથરો પાસે કેવો થયો, આમ જોયે બધો નીચે 10 ફૂટ નો આમ માથે આગળ આંકડો થતો. વજન બહુ વધી જાય, પણ આમ તો આમ છે. બસ 30-35 ટન થાય વજન. મને પ્રેરણા જ મને કહી દી ને, કે પ્રેરણા જ એ બધું કામ કરશે. હા, એ તો બરાબર છે. એ તો આ બધા કીધું ભાઈ, દાદા ને દેખાય એટલે એ હોય છે, બધું પ્રાપ્ત થશે. અહીં હું લાવ્યો તો પથરો થયો. એમના બી સાતન દેવી હોય ને, બધાની ચોઈસ છે, તીર્થ કરી હોય છે. હા, એટલે એમની બી મૂર્તિ હોય તો એ બધી આવી છે. લખા છે આ કૃષ્ણ ભગવાન ની મૂર્તિ છે ને, તેની નીચે તો અંબાજી રાખવા રાખી, એ તો સારું રૂમ થશે, નીચે આખી રૂમ થશે. હા, બરોબર. અંબાજી ને જોઈએ ને, મોટું સ્થાનક જોઈએ કે ના જોઈએ. ગણેશ ને દાદા રાખી શકાય, ગણેશ ને ક્યાં દેવી જ આવે વાંચીએ છીએ. તે દાદા ભગવાન પથ્થર જોવા નીકળ્યા કે છે જાતે. હા, એ પછી એ લોકો કચના તો અમે હું જોડે આવીએ, બધા 25 જણ આવ્યા ફોરીઓ વાળા. હા, દેખાડ દેખાડ કરી. અને અમે તમે માગો એ બધા આપવા તૈયાર છીએ. આપ પાછા આવ્યા ત્યારે હું રૂપાલ ગયો હતો. આપ પાછા આવ્યા ત્યારે હું રૂપાલ ગયો હતો. મને તાપ લાગ્યો તો અસર થાય. મને તાપ લાગ્યો, તાપ લાગ્યો અને તાપ બહુ છે એવું બોલ્યો, કશું હટ્યું. એટલે અમે દૂર ટાઈમ કહીએ કે આ સરસ સીઝન બહુ સારી છે, ઠંડક છે. આજે ગરમ પવન લાગે ને તો આપણે ઠંડક કહીએ ને, એટલે રાગે પડી જાય. પ્લસ માઇનસ કરવાનું છે આગળ, એ પ્લસ કરે તો આપણે માઇનસ કરવાનું, એ માઇનસ. આ ગટર ની અંદર શું ચાલતું છે, કેરી ચાલતું છે, ગટર નો તો વિચાર આવે. આ ગટર બધી ફરે છે તે એટલું બધું યાદ કરવાનું છે મને, તું ગતર તો યાદ જ ના હોય. તું કઉ તારે યાદ આવે એને શું કહે, કારણ કે ના એની જરૂરિયાત નથી, નક્કી કરી નાખી છે. આપણે યાદ કરવાની જરૂરિયાત નથી, એટલે કેવું રહે, જે જરૂરિયાત છે તેને જ યાદ કરે છે, એને પોતે ઉભું કરી તે જ યાદ આવતા નહીં કરતું. અમુક એને નક્કી કર્યું છે કે આટલું યાદ રાખવા જેવું છે, આ બીજું બધું યાદ રાખવા જેવું નથી. તે ના યાદ રહે એટલું બધું તમારે આટલો સત્તાઓ છે બધી સત્તાઓ ને પણ વાપરતા ના આવડતા શું કરે છે. આ બધું યાદ આવે મારે ભૂલી જવું પણ યાદ આવે ભાઈ સહી કર્યા છે એટલો વખત આવવા દેવું પડે ને ફરી આવે સહી ના કર્યા છે નહીં યાદ. એટલે જે જે યાદ આવે છે જે જે યાદ આવે છે એ પોતે નક્કી કર્યું છે. બીજું કઈ કઈ ભગવાન કઈ આપવા નવરો પોતાને ગમતું હતું નક્કી કર્યું હતું યાર અત્યારે નથી કે ના ગમતું થઈ ગયું માટે કે પહેલા નું ગમતું ઉડી જાય સહી કરેલી છે. અત્યારે ના ગમતું સાથી થઈ જાય તો આપડી પાસે એટલે આપડે કઈ આની જરૂર નથી એટલે નહીં ના ગમતું થઈ ગયું પણ પેલું સહી કરી તેનું એટલે આપડે સમજી આ પેલી આવી સહી કરે શું કેવાય વિષય માટે કહ્યું છે ને આપડે વિષય ત્રિવિઝન. હા એ વિષય તો આપડે તેથી આવે છે અને આ ગટર નું આખું રૂપક એવા ફિટ કરાવી દીધું છે. ગટર નું તો એટલા માટે છે કે ભાઈ આ ગટર નથી યાદ કરતા તો લોકોને યાદ આવતું નથી. ગટર બધી રોજ ને રોજ જોવામાં આવશે ઢોંકરું એટલું દેખે અંદર વિચાર નહીં. અને આ તો સ્ત્રી પુરુષ ધોવા જાય છે અંદર વિચાર કરે પાસે કપડો પહેરેલો હોય છે હૈદરાબાદ વાળા આવ્યા કેવાય નઈ જીવાય નઈ કરી જય આજે અહીં રાતે રહેવું છે. સાધારણ માણસો એ તો નક્કી કર્યું હોય આટલું જરૂરિયાતનું છે આટલું જરૂરિયાતનું નથી એ જરૂરિયાતનું હોય એટલું એને યાદ આવે. પણ જ્ઞાની પુરુષ નું કેવું હોય એને તો આખા જગત ના બધા એમને એટલે વિચારણા માં તો બધું આવી ગયું હોય ને આવી ગયું પછી આવે ને એ ખાલી થઈ ગયો માલ બધો કેમ લોકો ગટર નો માલ બધો ખાલી થઈ ગયો એવું અમારે ગટર માલ તો આ બધો માલ ખાલી થઈ ગયો ઢોકળા દેખીએ પણ અંદર જ નહીં વિચાર ના હશે. બધું તમારું જ પ્રોજેક્શન છે આ કોઈ કઈ નવો ઉપરી આપડે પોલીસ જોડે ઝઘડો કરી પછી આવ્યા પછી ઉપરી થયો ને ગુનો કર્યો હે એની જોડે ગુનો કર્યો બીજા ઉપરી કોઈ નહીં આપણે બ્લન્ડર છે ને આપણા બીજ છે બીજો કોઈ ઉપરી છે ને બઉ ડાયો માણસ જોયા નઈ ત્યાં સુધી માણસ મુજાયા કરે ને કોઈ કઈ ખબર પડે કે આ તમે શું તાર કે આ મોહ કહેવાય કે બીજું કહેવાય દોન આપવું તે દોન ના આપવું તે મોહ ચલો દોન ના આપવાનો અહંકાર કરતું ચલો દોન આપવાનો અહંકાર કરતું એવું શું કોઈ દે જોયું જ નતું એટલે કઈ એવો વિચાર કર્યો જ નતો. ઉંમર બહુ નાની હતી એટલે સુખ દુઃખ ની વ્યાખ્યા ની ખબર નતી એટલે દુઃખ ની ખબર પડે ને દુઃખ જેને સુખ જોયું હોય ને તે આ યાદ આવે ને આ દુઃખ જોઈએ એટલે ખબર પડે કે જોયું જ ના હોય મુંબઈ જયારે જોયું ના જાણતો ના હોય તેને સુરત ત્યારે બહુ મોટું લાગે ને લાગે આવો દુઃખ દુઃખ નથી લાગતું તો આવો તો આ જ્ઞાન ના પ્રતાપે બરોબર જ્ઞાન ના પ્રતાપે બરોબર આપની કૃપાથી ના ના એટલે બધાને હિંમત રહે કે દાદાજી આવું કરે છે આપડે કેમ ના થઈ આજ્ઞા રહીએ તે વિતરાગ આજ્ઞા એ જ વિતરાગ ઘણી ઘણી આજ્ઞા પડાય છે કે સાચું કહું તો કે છે નથી પડાતી ભાડું હોય ને દાદા એની અંદર જ ઇન્ક્લુડ હોય ઇન્ક્લુડ હોય પણ ભાડું એ બધું લે ને હિસાબ તો પણ એના દાદાજી એના પેલા બહુ થઈ જાય એ તો આપે કીધું પણ એવી કોઈ જગ્યા રાખી હોય 50-60 માણસ રહે એવી તો શું વાંધો કઈ ક્યાંય પણ કોઈ હિલ સ્ટેશન માં ક્યાંય પણ ના આ તો બધાને મનમાં કઈ કઈ ખરો આ એ રેસ જવું એમ લોકો મનમાં રહી જાય ને હવે તો એક જગ્યાએ ઉતરાય નહીં તો પાછા આવું તને ફરી ગાડી પડે ત્યાં તો મળી આવે આપડા લોકો તો વાર નઈ તો ગોઠવી ખાવાનું બનાવી બનાવી દીધી એટલે કોઈ વાર જોઈ જઈને થાકે શું શું ચીજ બનાવી છે એટલે અહીં તો નહીં કરી જાદુ ખેલ જેવું ખોરાક અને વઘારેલી ખીચડી કરે તો કશું જોઈએ જ નહીં પૂરું કમ્પ્લીટ કશું જોઈએ નહીં એવી ભાવના લોકો ફરી કાઢી શું ફાયદો મહિના સુધી સત્સંગ થાય ને કે 15-20 થાય તે મુક્ત પછી દુનિયા થી મુક્ત થયા આનાથી મુક્ત થયા આકાશ થી મુક્ત થયા જલ જલ તરંગ ચાલે ₹10,000 માં ઉતરી જાય કામ એટલું સારું હોય છે કે અહીંયા આગળ જે આવે છે ને તે ત્યાં ઊંઘ ભૂંઘ બધું કુદરતી બહુ સારું રહે ભૂખ ઊંઘ એ કુદરતી બધી વસ્તુ બહુ સારી બેસ્ટ રહે અને પ્યોરિટી ખરી ને પ્યોરિટી બધું જ નેચરલ સુગંધ સાસોસા પ્યોર અને બીજું બધું પ્યોર છે અને એ લોકો ખાવાનું બહુ સારું આપે છે સ્ટીમર વાળા ખાવાનું બહુ સારું આપે ૧૪ પાઉન્ડ વજન વધ્યું કારણ કે મને આવું બહુ વધે હું જતા અહીંથી જવું ને તમારે બહુ લાંબુ જવાનું નહીં રત્નાગીરી જવાનું આગળ જવાનું ગોવા જવાનું અહી ચા પીઓ અને તે એમાં ચા પીઓ ટીમો એટલે કેવું આમ આપડા એના જેવું બનાવેલું રાજા જેવું હોય દાદા અંદર તો બહુ સરસ હોય આપડે બધા પેસેન્જર ક્લાસ માં ચાલે બધા અમેરિકા જાય ઈચ્છા ભાઈ એ બધા ભાડું વધારે ના લે ખાવાના પીછા વધારે થાય પણ એ બધું ટિકિટ માં જોવા દાદા ટિકિટ માં જોવા 10,000 હતા ૨-૫ જણ હોય તો ના ચાલવા દે રહેવાની જગ્યા, ઉતરવાની જગ્યા, બસો કોઈ હાડમારી. આમાં તો સ્ટીમર માં જવું, સ્ટીમર પાછું જવું, ઉતરવું જ નહીં દાદા. અમેરિકા સ્ટીમર માં જઈને અમેરિકા ઉતરવું જ નહીં, પાછું જવું એમાં. પાછા અને જ્યાં જાય ત્યાં જોવાય, બે દિવસ સુધી જોવાય. અને આપડે તો આપડે પચાસ જાય એટલે પાર્લામેન્ટ માં મળી આવે ને પેલા, કે અમે નવી કોમ છીએ, આયા છીએ, નવી કોમ ના ફોટા લઈ લે. કારણ કે દાદાજી ઓર્ડર કરશે અમે બધા નીચે બેસી જઈશું, પછી તારો રફ નહીં ચાલે. નીચે બેસી જાય એકદમ, કે અને આપણે રોજ નહીં ટેવું એને મન મોટું વધારે. પણ પણોઠી વાળીને કેવી રીતે બેસાય? એ લોકો ન બેસી શકે, પણોઠી વાળીને બેસી ન શકે એ લોકો. ડિલિવરી આપશે, હા ડિલિવરી આપશે. હા ની આર ક્રિયા ના થઈ પછી મને ખરો વિચાર આવેલો, મેં કહું આ લોકો બનાવટી ઉભું કર્યું છે વરદાડો, એ શું હશે? વરદાડો પોતે ની હિસાબે ગોઠવ્યો કોન્ટો થી, પછી શોધખોળ કરતા એવું ચડ્યું કે કેટલા ફ્રૂટ 12 મહિના થાય તો જ જમે છે. કેરી થઈ ગઈ તો આવતા 12 મહિને પછી ફરી, એટલે 14 મહિના નહીં, 12 મહિના. એટલે આના ઉપરથી આ લોકો શોધખોળ સારી છે આ, કે વરદાડો એક દિવસ છે, નક્કી છે. નહીં તો માણસો 9 મહિને છે ને, માણસનો વારો ના રીતે લોકોનો, કારણ કે બધું વધુ વધુ લોકો વધુ જીવો છે તે 12 મહિના ફરે છે. બાકી નહીં તો 12-13 કોઈ 4 મહિના ફરે, મનુષ્ય 9 મહિને, તો 12 મહિના ઉપર હતો લીધો. પણ એ તો પાછું આ ગ્રહો ના ઉપર લીધો હશે ને, ટેન્શન હોય તો પછી પણ એવું થઈ જાય. આ જગત ચેપી જ છે, એનો ચેપ કરે તો આપણને ટેન્શન થયું. તેને એક પણ ટેન્શન ના હોય, ત્રણ ટેન્શન આપણું નહીં. એટલે અમારી પાસે ટેન્શન નહીં, એટલે અહીંયા ત્યાં ટેન્શન ઉડી જાય, મુક્તિ આપણે. ટેન્શન ઉડી જાય તો મુક્તિ કરવા થાય. ટેન્શન છે ત્યાં સુધી બંધાયેલા છો તમે, કોઈ જગ્યાએ જાળામાં, કોઈ પણ જાળામાં બંધાયેલા છો. એટલે અહીંયા આગળ આવો તો ટેન્શન ઉડી જાય, એટલે પછી છૂટા થવા. બીજી કઈ અહીંયા છૂટા થવા બીજી પછી વસ્તુઓ થોડું નથી, આ ટેન્શન સુધી જવાનું. ખબર પડ્યા જાય ત્યારે ટાઈમ કાઢે, ઘોડી પડ્યા જાય તો ટાઈમ કાઢે. આજે પ્રોગ્રામ હવે એ છોડતા જાય છે, એ બધું છોડતા જાય છે. નાસિક ની બધી ઇન્ડસ્ટ્રી, બધી ઇન્ડસ્ટ્રી તમે જોયેલી ત્યાં તમે આ ફરેલા થોડું એ બધું લાઈ જ જુદી ને લાઈન જુદી એ લાઈ જુદી પુસ્તકો માંથી તો ઘણું જ્ઞાન આપણને મળી જાય, પણ જ્યાં સુધી જ્ઞાન માં આચરણ માં ના આવે ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી. જે આત્મા આવતું નથી એને જ્ઞાન કહેવામાં અજ્ઞાન છે. કેવો છે એ જ્ઞાન? અજ્ઞાનતા ને લાવે. શું કરે? અજ્ઞાનતા ને લાવે. કારણ કે હું જાણું છું કેપ કરે એટલે વધારે અજ્ઞાન થશે. આત્મજ્ઞાન ના થાય, દ્રષ્ટિ સંભેક ના થાય ત્યાં સુધી જીડે કેપ ચડ્યા વગર રહે જ નહીં. જ્યાં સુધી સમ્યક્તા ના થાય ત્યાં સુધી કેપ ચડ્યા વગર રહે જ નહીં. કેપ જ હોય જ્ઞાન કરવા જતો અજ્ઞાન ઉભું થયું. ક્યાં થયું? મોટા મોટા અજ્ઞાન થયું. ટેન્શન જાય બધી ક્યાં ક્યાં બધું ટેન્શન છે. તમારા આશીર્વાદ થી વધારે ટેન્શન તો નથી, કારણ કે જ્યાં સુધી કે એ ગધું કરે ને કાપે ને આપણું તો એના ઉપર કરુણા. આપણું અપમાન કરે તો એના પર કરુણા. શું આ બધા ગમતા ભાવ દેખાડે ખરા, પણ એ તો હા ગમતી વાત બોલીએ એ જ છે. ના ગમતું બોલો તાર ખબર પડે સંદર્ભ બોલ્યો. કાયમ નો રોગી રોગ અને લોકો પાસે રોગ ચડાવ્યા કરે. વિચાર, ઉચ્ચાર અને આચાર એમાં સમન્વય હોવો જોઈએ. આપડે તો સુરક્ષા એ બધું કશું કરાવી શકો જાય જે બગડી એવું ગયું. આપડે વિતરાકતા ધમતા રે એ સર્વે ચિંતા રે, ચિંતા ના થાય, દુઃખ ના થાય, આનંદ રે, એ સર્વે આત્મજ્ઞાની વિચાર. નિરંતર રહે બધું જાગૃતિ, નિરંતર જાગૃતિ, નિરંતર જાગૃતિ, જાગૃતિ પણ થાય એ આત્મજ્ઞાન કહેવાય. આ તો બધું જગત આખું ઉગાડી રાખી ઉગે છે. પોતાનો વિચાર એ શું ચાલે? મારું હિત ત્યાં અત્યારે હિત ત્યાં અત્યારે લઠબાજી ઉડે એ ન હોય મારો પછી વ્યક્તિ રૂપ માં આવી જાય. હા મારું તારી થયેલું જ છે. હા મારા ઘણી વાર લોકો કહેતા નથી કે મારા એથી જો જોડે જોડે મૂકી દઉં કુતરા થવે કે તારી પેઢી વાર કે કેમ મૂકે એ પાડી જાય ઉપર કેમ મૂકે કે વા હા એકવાર નો બોલો હાલ તો એકવાર છે સાથી ભગવાન કહેવા કરો કે એની એ વસ્તુ કરો તો તે રીતે જ વસ્તુ રાખ થાય છે. રાખડી પછી તે વસ્તુ થાય છે તેને પાછું બહુ બોલી ગયા. તેની એ વસ્તુ જ બોલી હતી. અથવાડો ગણે તું ગુપ્તા ભાવ કઈ જાતને મારી ગયા નીકળી ગયું. એટલે આ પછી બીજો પ્રસંગ તો જોયા હેડવા મળે છે, બગડવા મળે છે, પછી બધું ઉપાડીને લઈ જાય ના બગડવા મળે છે. શરૂઆત થઈ પછી નીકળ્યા એ બગડવાની શરૂઆત, બગડવાની શરૂઆત, માલિક ખાલી કર્યું બગડવાની શરૂઆત થઈ. અને પેલા સિદ્ધાઈઓની મજા છે, કોક જ છે તે માણસ, હજારોમાં એકાદ માણસ. આ પ્રેતીઓની મજા, બીજા બે બોડી હોય પણ આ બોડી મળે નહી. એટલે એ કેટલું એક દંડ હોય કે 6 મહિના બાર અને આ વાસના રહી ગયું ને 6 રૂપિયા દંડ હોય. એ વાસના પૂરી થાય રજા તો બોડી મળી જાય, બોડી મળવું એટલે યોની પ્રાપ્ત થઈ ગઈ. એટલે બોડી મળી જાય, યોની પ્રાપ્ત થઈ ગઈ. મૃત્યુ થી બધા જ લોકો ગભરાય છે, શું કામ ગભરાય છે? મરી ગયા પછી મારે આ બધાને સંબંધ નહીં રહેવાનો, અને આ મારી આવું મોટું મકાન બાજુ હાથ મારવાનું છે, બધું મારે જોઈ જવાનું. લોકો મને દીધે જ છે, આ મમતા છે મમતા છે એટલે ગભરાવાનું થાય. મારું છે એવી મમતા છે એટલે ગભરાવાનું થાય. અને જ્યાં સુધી ડિસિઝન હજુ આવ્યું નથી કે તારું છે કે કેમ, કોર્ટ રહે ડિસિઝન આવ્યું નથી. બરોબર, માની રહે પછી છે નહીં તારું માની બેઠો છું. એટલે ત્યાં સુધી આ બધી ગભરાવાનું છે આગળ મેં જાણ્યું કે આ તો આપણું નથી, એટલે બધી ગભરાવાનું નથી. તારે ગભરાવાનું થાય કે આપણે ત્યાં બાળક આવ્યું આપણા ઘરમાં, તો પછી એવો સંકેત હતો ને કુદરત નો કે આપણું છે એટલે આવ્યું, એટલે પછી આપણું છે એમ જ ગણવાનું રહ્યું ને. ના ગણવાનું હતો ને, ના ગણીએ તો ગણી જાય. આપણે ના ગણીએ ને, આપણે નક્કી કરીએ કે આને ગણવું નથી, કારણ નહીં આકર્ષણ છે જેના પરમાણુનું આકર્ષણ છે, જે આકર્ષણ કામ કર્યા કરે છે. જેમ ચાંદડીને ઊંચું ના થવું હોય પણ લોકો તો કામ ગયું કે જે રીતે બધું આકર્ષણ છે, બીજું કોઈ છે નહીં. આપણા મને એમ લાગે આકર્ષણ લઈને આપણે મને એમ લાગે કે આ ચાંદડી મેં ઊભી કરી છે. મમતા તો ચોટી પડી છે, લોકો માની ને આપડે માની લીધી સાયકલ ઇફેક્ટ થી પછી લોકો માની લીધી વસ્તુ તો સુધી જાય, પણ સાયકલ ઇફેક્ટ એટલે ગોળા ગોળ પોતે એક વાત વાળનારો પોતે થોડી સુધી શકે નહીં. એટલે જાય પાછા જ્ઞાની પૂછી પણ એ તો અરે પણ દેખાડો એવો થાય કે આપણે તો અધી રહ્યા છે ને, આપણે ત્યાં ત્યારે આપણો જ છે મારા દેખાડો એવો. પણ એ બેનના પ્રશ્નનો જવાબ એમ હોય શકે ને કે ભાઈ વ્યવહાર થી આપણું પણ નિશ્ચય નથી આપણું. હા, એ લોકો વ્યવહાર થી લોકો આપણું કરતા નથી જાણતા, તે ભૂલ છે. વ્યવહાર થી આપણું એટલે પેલો ખુશ થઈ જાય છોકરા બોકરા, મારા પપ્પા જે કઈ માણસ જ નથી, એવું જ ખુશ થઈ જાય. કેવું? હા, એવું કરવું પડે, એવું કરવું જોઈએ. રામા કરવો જોઈએ, રામા કરવો જોઈએ. તારા ઘર માં ગમતું નથી આમ છે તેમ છે એમ છે, હું સાચું બોલ્યો છું, ડ્રામા નથી કર્યો. પણ જે સાચું બોલ્યા છે ડ્રામા છે, પણ એ સાચો ડ્રામા, સચો ડ્રામા કરવાનો એમ. બીજો પ્રશ્ન આપણું પોતાનું મૃત્યુ હોય થાય એના કરતા આપણા સ્વજન નું મૃત્યુ થાય એનું વધારે દુઃખ હોય છે, એનો ગભરાટ વધારે હોય છે. એ કયા શા માટે આપણા મા માટે એટલું બધું હોય મૃત્યુ થાય છે, પરિણામ થાય છે. આ બધું મારું મમતા મારી લીધી છે એટલે ને.